તમને લાગે થોડું ઘણું કારણ મજા ક્યાંથી લાગેલું એમની યુવાની સાથે રીત પાડી પર ચડે કેટલા ત્યાં ભવા જેવું લાગે અને બીજા બધા માટે ભવા નહીં મારે ભવા પડતા નહીં આ છોકરા માટે ગેરંટી ના અપાય કારણ કે યુવાની રીત પાડી પર ચડે ત્યાર પછી શું આવે છે પરિણામ શું કહેવાય ચાર અને જૈનો ના ચાર અનુયોગ એમાંથી વાત લાગેલા કે એમાંથી તો ભગવાન જડે વેદની ઉપર ગયેલા હોય જે પુરુષ શાસ્ત્ર ને કારણ ભગવાન શબ્દ સ્વરૂપ નથી એટલે વેદમાં શબ્દ છે શું છે વેદમાં શબ્દ છે હા ભગવાન એટલે એ ઉપર ગયેલા જ્ઞાની પુરુષ ની પાસે બધું છે જે માગો એ વર્લ્ડ માં કોઈ ચીજ એવી ના હોય કે જ્ઞાની પુરુષ પણ ના હોય એટલે માગજો માજી માજી લીધું પણ તમે માજી નથી માજી ભગવાન ની કૃપા મળે કોઈ લિમિટ નહીં કોઈ લિમિટ નહીં ભગવાન ની કૃપા સોળ લોકો ને કૃપા લુચ્છાઓ ને કૃપા બદમાશો ને કૃપા નલાયકો ને કૃપા બધાને કૃપા તારી ઈચ્છા જે હોય તેમાં આઈ વિલ હેલ્પ યુ ભગવાન નું સ્મરણ કરવું પડે ને તો જ કૃપા મળે ને સ્મરણ કરવાનું શું જોખમ જોખમ કઈ નઈ પણ થવું જોઈએ ને થવું જોઈએ ને કે ભગવાન નું સ્મરણ થવું જોઈએ ને ભાવ થી ભગવાન નું સ્મરણ થવું જોઈએ ભાવ થી ભગવાન નું સ્મરણ થવું જોઈએ ને ભાવ થી ભગવાન છે તમે ભાવ થી ના પ્રયત્ન કરીએ પણ મન ચંચળ હોય એટલે મન તો બધે દોડી જાય પ્રયત્ન કરીએ પણ મન ચંચળ હોય એટલે મન તો બધે દોડી જ જાય મન થોડે દોડે મન એને કહેવાય જ્યાં જવું હોય ત્યાં જા કારણ કે એને ટિકિટ લેવી પડતી નથી હવે તને મન નહીં અંદર પાડું મન શરીર ની બહાર નીકળે નહીં એમનો મન કહેવાય હું કઈ બાવો થઈ ગયો છું તમે લાગે લાગે અને કમાણી તમારી જે છે મારે વિજ્ઞાન તમે પ્રયત્ન કરજો અમે આવીએ ત્યારે જોર કરજો અને હું પોતે પૂછ્યા હતા ના હોય પણ ના પણ હોય નિશ્ચય પણ લાગે છે